नारद पुराण उत्तर भाग अध्याय 157। कुरुक्षेत्रना वन नदी अने भिन्न भिन्न तीर्थोनु महात्मय तथा यात्रा विधिनु क्रमशः वर्णन। मोहिनीए पूछ्यू, विप्रवर, कुरुक्षेत्र में क्या क्या वन छे अने कई कई शुभदायिनी नदियों छे? संपूर्ण सिद्धिओने आपनारी कुरुक्षेत्र यात्रानी विधि मने जणावो। અત્યંત પુણ્યદાયક કુરુક્ષેત્રમાં જે જે તીર્થ છે તે બધાનું મને વર્ણન કરી સંભળાવો। પુરોહિત વસુ બોલ્યા, મોહિની, પવિત્ર કામ્યકવન, મહાન અદિતિવન, પુણ્યદાયક વ્યાસવન, ફલ્કીવન, સૂર્યવન, પુણ્યમય મધુવન તથા સુવિખ્યાત સીતાવન, આ સાત વન કુરુક્ષેત્રમાં છે અને તે વનોમાં અનેક તીર્થ છે। પુણ્ય સલીલા, સરસ્વતી નદી, વૈતરણી નદી, પુણ્યમયી મંદાકિની ગંગા, મધુસ્ત્રવા, દૃષદવતી, કૌશિકી તથા પુણ્યમયી હિરણ્યવતી નદી, એ બધી નદીઓમાં સરસ્વતી નદી સિવાય બાકીની બધી નદીઓમાં માત્ર વર્ષાકાળમાં જે વહેનારી છે એમનું જળ સ્પર્શ, સ્નાન અને પીવા માટે સદા પવિત્ર મનાય છે। પુણ્યક્ષેત્રના પ્રભાવથી એમનામાં રજસ્વલાપણાનો દ્વેષ આવતો નથી। પહેલાં મહાબળી દ્વારપાલ રંતુકની સમીપ જઈને યક્ષને પ્રણામ કરીને ત્યાંની યાત્રા પ્રારંભ કરવી, ભદ્રે, ત્યાર પછી પુણ્યમય મહાન અદિતિવનમાં જવું। જો કોઈ સ્ત્રી ત્યાં સ્નાન કરીને દેવમાતા અદિતિની પૂજા કરે તો તે સમસ્ત શુભ લક્ષણોથી યુક્ત અને મહાન સુરવીર પુત્રને જન્મ આપે છે। હે દેવી, ત્યાંથી ભગવાન વિષ્ણુના પરમ ઉત્તમ વિમલ નામથી વિખ્યાત તીર્થસ્થાનમાં જવું, જ્યાં ભગવાન શ્રીહરિ સદા વિદ્યમાન રહે છે। જે મનુષ્ય વિમલ તીર્થમાં સ્નાન કરીને ભગવાન વિમલેશ્વરના દર્શન કરે છે તે વિમલ થઈને દેવાધિદેવ ચક્રધારી ભગવાન વિષ્ણુના લોકને પ્રાપ્ત થાય છે। મોહિની, ત્યાં ભગવાન શ્રી હરિ અને બલદેવજીને એક આસન પર બેઠેલા જોઈને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે। પછી ત્યાંથી લોકવિખ્યાત પારિપલ્વ તીર્થમાં જવું, ત્યાં સ્નાન અને જળપાન કરીને જે વેદોના પારંગત વિદ્વાન બ્રાહ્મણને દક્ષિણા વગેરેથી સંતુષ્ટ કરે છે તેને બ્રહ્મયજ્ઞનું ફળ મળે છે। ભદ્રે, જ્યાં કૌશિકી નદીનો પાપનાશક સંગમ છે ત્યાં ભક્તિપૂર્વક સ્નાન કરીને મનુષ્યને પ્રિયજનોનો સંગ મળે છે। મહાભાગે, ત્યાર પછી ક્ષમાશીલ મનુષ્ય પૃથ્વી તીર્થમાં જઈને ભક્તિપૂર્વક સ્નાન કરે તો તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે। મનુષ્ય દ્વારા પૃથ્વી પર જેટલા અપરાધ થયા છે તે બધા ત્યાં સ્નાન કરવાથી પૃથ્વીદેવી ક્ષમા કરી દે છે। ત્યાર પછી પરમ પુણ્યમય દક્ષના મંદિરમાં દક્ષેશ્વર શિવના દર્શન કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। ત્યાર પછી સાલકીની તીર્થમાં જવું અને ત્યાં પોતાની કામના સિદ્ધિ માટે ભગવાન શિવ સાથે સંયુક્ત થયેલા શ્રીહરિનું પૂજન કરવું। ત્યાર પછી વિધિને જાણનાર પુરુષ નાગતીર્થમાં જઈને સ્નાન કરે અને ત્યાં દહીં તથા ઘી ખાઈને નાગોથી અભય પ્રાપ્ત કરે। ત્યાર પછી ત્રિભુવન વિખ્યાત પંચનદ તીર્થમાં જવું, ત્યાં ભગવાન શંકરે અસુરોને ભયભીત કરવા માટે પાંચ સિંહનાદ કર્યા હતા તેથી તે તીર્થ પંચનદ નામથી પ્રસિદ્ધ થયું। ત્યાં સ્નાન અને દાન કરવાથી મનુષ્ય નિર્ભય થઈ જાય છે। મોહિની, ત્યાર પછી કોટીતીર્થમાં જવું, જ્યાં મહાત્મા રુદ્રે કોટીતીર્થોને લાવીને સ્થાપિત કર્યા હતા તે તીર્થમાં સ્નાન અને કોટીશ્વર શિવના દર્શન કરીને મનુષ્ય પંચયજ્ઞજન્ય પુણ્યનો સદા લાભ પ્રાપ્ત કરતો રહે છે। ત્યાં દેવતાઓએ ભગવાન વામનની પણ સ્થાપના કરી છે તેથી તેમનું પૂજન કરીને મનુષ્ય અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે। ત્યાંથી અશ્વિતીર્થમાં જઈને શ્રદ્ધાળુ અને જીતેન્દ્રિય પુરુષે ત્યાં સ્નાન કરવું, એનાથી તે યશસ્વી અને રૂપવાન થાય છે। ત્યાંથી ભગવાન વિષ્ણુ દ્વારા નિમિત્ત વરાહતીર્થમાં જઈને શ્રદ્ધાપૂર્વક ડૂબકી લગાવનાર મનુષ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે। ત્યાંથી સોમતીર્થમાં જવું, જ્યાં સોમ એટલે ચંદ્રમાં તપસ્યા કરીને નિરોગ થયા હતા ત્યાં સ્નાન કરવું જોઈએ। તે તીર્થમાં એક ગાયનું દાન કરનારને રાજસુ યજ્ઞનું ફળ મળે છે। ત્યાં જ ભૂતેશ્વર, જ્વાલામાલેશ્વર તથા તાંડેશ્વર શિવલિંગ છે તેમની પૂજા કરનારનો સંસારમાં ફરી જન્મ થતો નથી। એક હંસ તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય હજાર ગોદાનનું ફળ પામે છે, અને કૃતશોચ તીર્થમાં સ્નાન કરવાથી તેને પુંડરિક યજ્ઞનું ફળ મળે છે. ત્યાર પછી ભગવાન શિવના મુંજવટ નામક તીર્થમાં જઈને ત્યાં એક રાત નિવાસ કરો. પછી બીજા દિવસે ભગવાન શિવની પૂજા કરીને તે તેમના ગણોનો અધિપતિ થાય છે. ત્યાર પછી તે તીર્થમાં પરિક્રમા કરીને પુષ્કર તીર્થમાં જો. ત્યાં સ્નાન અને પિતૃની પૂજા કરીને મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. ત્યાર પછી રામહૃદમાં જવું અને ત્યાં વિધિપૂર્વક સ્નાન કરીને દેવતાઓ ઋષિઓ તથા પિતૃઓનું પૂજન એટલે કે તર્પણ વગેરે કરવું. આમ કરવાથી તે ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરી લે છે. જે શ્રદ્ધાપૂર્વક પરશુરામજીની પૂજા કરીને ત્યાં સ્વર્ણદાન કરે છે તે ધનવાન થાય છે. વંશમૂલ તીર્થમાં જઈને સ્નાન કરવાથી તીર્થયાત્રી પોતાના વંશનો ઉદ્ધાર કરે છે, અને કાય શોધન તીર્થમાં સ્નાન કરીને શ્રીહરિમાં પ્રવેશ કરે છે. ત્યાર પછી લોકોદ્વાર તીર્થમાં જઈને ત્યાં સ્નાન કરીને ભગવાન જનાર્દનનું પૂજન કરવું. આમ કરનાર પુરુષ તે શાશ્વત લોકને પ્રાપ્ત થાય છે, જ્યાં સનાતન ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. ત્યાંથી શ્રીતીર્થ અને પરમ ઉત્તમ શાલિગ્રામ તીર્થમાં જઈને જે ત્યાં સ્નાન કરીને શ્રીહરિનું પૂજન કરે છે તે દરરોજ ભગવાનને પોતાની સમીપ હોવાનો અનુભવ કરે છે. કપિલારુદ તીર્થમાં જઈને ત્યાં સ્નાન અને દેવતા પિત્રોનું પૂજન કરીને મનુષ્યને સહસ્ત્ર કપિલાદાનનું પુણ્ય મળે છે. ત્યાં જગદીશ્વર કપિલનું પૂજન કરીને મનુષ્ય દેવતાઓ દ્વારા સન્માનિત થઈને સાક્ષાત ભગવાન શિવપદને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી સૂર્યતીર્થમાં જઈને ઉપવાસ કરીને ભગવાન સૂર્યનું પૂજન કરવું. આમ કરવાથી યાત્રીને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે, અને અંતે તે સ્વર્ગલોકમાં જાય છે. પૃથ્વીના વિવર દ્વાર પર સાક્ષાત ગણેશજી વિરાજમાન છે. તેમના દર્શન અને પૂજન કરીને મનુષ્યને યજ્ઞના અનુષ્ઠાનનું ફળ મળે છે. દેવતીર્થમાં સ્નાન કરવાથી મનુષ્યને ઉત્તમ રૂપની પ્રાપ્તિ થાય છે, અને બ્રહ્માવર્તમાં સ્નાન કરીને તે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. સુતીર્થમાં સ્નાન કરીને દેવતાઓ ઋષિઓ પિતૃઓ અને મનુષ્યનું પૂજન કરવાથી માનવને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. કામેશ્વર તીર્થમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરીને સર્વ પીડાઓથી મુક્ત પુરુષ શાશ્વત બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. માતૃતીર્થમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન અને પૂજન કરનાર મનુષ્યના ઘરમાં 7 પેઢી સુધી શુભ લક્ષ્મીની વૃદ્ધિ થતી રહે છે. શુભે ત્યાર પછી સીતાવન નામક મહાન તીર્થમાં જવું, જ્યાં મુંડન કરાવીને મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે. ત્યાં ત્રણેય લોકમાં પ્રસિદ્ધ દશાશ્વમેઘ નામક તીર્થ છે, જેના દર્શન માત્રથી માનવ પાપ મુક્ત થઈ જાય છે. મોહિની, જો ફરી મનુષ્ય જન્મ લેવાની ઈચ્છા હોય તો માનુષ તીર્થમાં સ્નાન કરવું જોઈએ. માનુષ તીર્થથી 1 કોશ દૂર આપગા નામે વિખ્યાત એક મહાનદી છે. ત્યાં વિધિપૂર્વક સ્નાન કરીને બ્રાહ્મણોને સામાન્ય ખીરનું ભોજન કરાવવું. આમ કરનાર પુરુષના પાપોનો નાશ થઈ જાય છે, અને ત્યાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓની સદગતિ થાય છે. ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષમાં પૂર્ણિમાએ પૂરા થતા માસ પ્રમાણે પિતૃપક્ષ આશ્વિનમાં આવે છે, તેથી ત્યાં ભાદ્રપદનો અર્થ આશ્વિન સમજવો જોઈએ. ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષમાં જેને પિતૃપક્ષ તથા મહાલય પણ કહે છે, ચતુર્દશીએ મધ્યાહ્નમાં આપગાના તટ પર પિંડદાન કરનાર મનુષ્યનો મોક્ષ થઈ જાય છે. ત્યાંથી બ્રહ્માજીના સ્થાન બ્રાહ્મોદુઅંબર તીર્થમાં એટલે કે બ્રાહ્મોદુઅંબર તીર્થમાં જવું. ત્યાં બ્રહ્મર્ષિઓના કુંડોમાં સ્નાન કરીને મનુષ્યને સોમયાગનું ફળ મળે છે. વૃદ્ધ કેદારક તીર્થમાં દંડીરહિત સ્થાણુની પૂજા કરીને કલસી તીર્થમાં જવું, જ્યાં સાક્ષાત અંબિકા દેવી વિરાજમાન છે. ત્યાં સ્નાન કરીને અંબાજીની પૂજા કરવાથી માનવ ભવસાગરથી પાર થઈ જાય છે. સરક તીર્થમાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ ભગવાન મહેશ્વરના દર્શન કરીને મનુષ્ય શિવધામમાં જાય છે. ભામિની, સરકધામમાં 3 કરોડ તીર્થ છે. સરોવરની મધ્યમાં જે કૂપ છે તેમાં કોટી રુદ્રોનો નિવાસ છે. જે માનવ તે સરોવરમાં સ્નાન કરીને તે કોટી રુદ્રોનું સ્મરણ કરે છે તેના દ્વારા તે કરોડો રુદ્ર પૂજિત થાય છે. ત્યાં જ ઇતિહાસપદ નામક તીર્થ છે, જે બધા પાપોનો નાશ કરનારું છે. તે તીર્થમાં જઈને તેના દર્શન માત્રથી માનવ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ત્યાં દેવતાઓ અને પિત્રોનું પૂજન કરીને તે કદી દુર્ગતિમાં પડતો નથી અને મનવાંછિત વસ્તુઓ પ્રાપ્ત કરી લે છે. કેદાર નામક મહાતીર્થ મનુષ્યના બધા પાપોને નાશ કરી નાખે છે. ત્યાં સ્નાન કરનાર પુરુષ સર્વ પ્રકારના દાનનું ફળ પ્રાપ્ત કરે છે. સરકથી પૂર્વ દિશામાં અન્ય જન્મ નામે વિખ્યાત તથા સ્વચ્છ જળથી ભરપૂર એક સરોવર છે, જ્યાં ભગવાન વિષ્ણુ અને શિવ બંને સ્થિત છે. ભગવાન વિષ્ણુ ત્યાં ચતુર્ભુજ રૂપે વિરાજમાન છે અને ભગવાન શંકર લિંગ રૂપમાં સ્થિત છે. ત્યાં સ્નાન કરીને તે બંનેના દર્શન અને સ્તવન કરવાથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી નાગહૃદમાં જઈને સ્નાન કરવું. ત્યાં ચૈત્ર શુક્લ પૂર્ણિમાએ શ્રાદ્ધનું દાન કરનાર પુરુષ યમલોકમાં જતો નથી, તેને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી દેવ સેવિત ત્રિવિષ્ટપ તીર્થમાં જવું, જ્યાં સર્વ પાપોથી મુક્ત કરનારી વૈતરણી નામક પવિત્ર નદી છે. તેમાં સ્નાન કરીને શૂલપાણી ભગવાન વૃષભધ્વજની પૂજા કરવાથી સર્વ પાપોથી શુદ્ધ ચિત્ત થઈને મનુષ્ય પરમગતિને પ્રાપ્ત કરી લે છે. રસાવર્ત તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્યને પરમ ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્દશીએ વિલેપક તીર્થમાં સ્નાન કરીને જે ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા કરે છે તે સર્વ પાપોથી છૂટી જાય છે દેવી. ત્યાર પછી મનુષ્ય પરમ ઉત્તમ ફલ્કી વનમાં જવું, જ્યાં દેવતા અને ગંધર્વ બહુ ભારે તપસ્યા કરે છે. ત્યાં દૃષદવતી નદીમાં વિધિપૂર્વક સ્નાન કરીને મનુષ્ય દેવતાઓ અને પિત્રોનું તર્પણ કરવાથી અગ્નિષ્ટોમ અને અતિરાત્ર યજ્ઞનું ફળ પામે છે. ત્યાં જે અમાવસ્યા અને પૂર્ણિમાએ શ્રાદ્ધ કરે છે તેને ગયા શ્રાદ્ધ જેવું ઉત્તમ ફળ મળે છે. શ્રાદ્ધમાં ફલ્કી વનના સ્મરણનું ફળ પિત્રોને તૃપ્તિ દેનારું છે. ત્યાર પછી પાણીઘાત તીર્થમાં પિત્રોનું તર્પણ કરીને માનવ રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત કરવા ઉપરાંત સાંખ્ય અને યોગને પણ પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી મિશ્રક તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરીને મનુષ્ય સંપૂર્ણ તીર્થોના ફળનો ભાગી થાય છે અને પછી ઉત્તમ ગતિ પામે છે. ત્યાંથી વ્યાસવનમાં જઈને જે મનોજવ તીર્થમાં સ્નાન અને મનીષી પ્રભુના દર્શન કરે છે તે ઈચ્છિત પદાર્થોને પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી મધુવનમાં જઈને દેવતીર્થમાં સ્નાન કરીને શુદ્ધ થયેલો મનુષ્ય દેવતાઓ તથા ઋષિઓની પૂજા કરીને ઉત્તમ સિદ્ધિ એટલે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. કૌશિકી સંગમ તીર્થમાં જઈને દૃષદવતી નદીમાં સ્નાન કરનાર પુરુષ જો નિયમિત આહાર કરીને નિયમપૂર્વક રહે તો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાંથી વ્યાસથલી પર જવું, જ્યાં જનાર મનુષ્યનો શોક નિવૃત્ત થઈ જાય છે. કિંદુશુ કૂપ પાસે જઈને ત્યાં થોડા તલનું દાન કરવાથી મનુષ્ય પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી મુક્ત થઈ જાય છે. આહન અને મુદિત આ બે તીર્થ પૃથ્વી પર પ્રસિદ્ધ છે. એમાં સ્નાન કરીને શુદ્ધચિત્ત થયેલો માનવ સૂર્યલોકમાં જાય છે. ત્યાર પછી મૃગમ ઉચ્ચ તીર્થમાં જઈને એટલે કે મૃગમુચ્ચ તીર્થમાં જઈને જે ગંગાને પ્રણામ કરીને સ્થિત થાય છે તે મહાદેવજીનું પૂજન કરીને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી ત્રણેય લોકમાં વિખ્યાત વામન તીર્થમાં જવું, જ્યાં બલિના યજ્ઞમાં તેમના રાજ્યને હરી લેવાની ઈચ્છાથી ભગવાન વામનનો પ્રાદુર્ભાવ થયો હતો. ત્યાં વિષ્ણુપદમાં સ્નાન અને વામનજીનું પૂજન કરીને સર્વ પાપોથી શુદ્ધચિત્ત થયેલ મનુષ્ય ભગવાન વિષ્ણુના લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાં જ સર્વ પાતકોનો નાશ કરનાર જ્યેષ્ઠાશ્રમ નામક તીર્થ છે. જ્યેષ્ઠ શુક્લા એકાદશીએ ઉપવાસ કરીને બીજા દિવસે દ્વાદશીએ ત્યાં વિધિપૂર્વક સ્નાન કરનાર પુરુષ મનુષ્યમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી લે છે દેવી. તે તીર્થમાં કરેલું શ્રાદ્ધ પિત્રોને સંતોષ આપનારું થાય છે. ત્યાં જ સૂર્યતીર્થ છે, તેમાં સ્નાન કરીને માનવ સૂર્યલોકનો ભાગી થાય છે. કુલોતારણ તીર્થમાં જઈને સ્નાન કરનાર પુરુષ પોતાના કુળનો ઉદ્ધાર કરીને કલ્પ પર્યંત સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. પવનકુંડમાં સ્નાન કરીને ભગવાન મહેશ્વરના દર્શન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન શિવના ધામમાં જાય છે. હનુમત તીર્થમાં સ્નાન કરીને માનવ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. રાજર્ષિ શાલહોત્રના તીર્થમાં સ્નાન કરવાથી બધા પાપ દૂર થઈ જાય છે. સરસ્વતીના શ્રીકુંભ નામક તીર્થમાં સ્નાન કરનાર યજ્ઞનો ભાગી થાય છે. નૈમિષ કુંડમાં સ્નાન કરવાથી નિમિષારણ્યમાં સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. વેદવતી તીર્થમાં સ્નાન કરીને સ્ત્રી સતી ધર્મના પુણ્ય પ્રાપ્ત કરી લે છે. બ્રહ્મતીર્થમાં સ્નાન કરવાથી મનુષ્ય બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરે છે અને બ્રહ્માજીના પરમધામમાં જાય છે, જ્યાં જઈને કોઈ શોક કરતું નથી. સોમતીર્થમાં સ્નાન કરીને મનુષ્ય સ્વર્ગીય ગતિ પ્રાપ્ત કરી લે છે. સપ્ત સારસ્વત તીર્થમાં જઈને સ્નાન કરનાર મનુષ્ય મોક્ષનો ભાગી થાય છે. સપ્ત સારસ્વત તીર્થ તે સ્થાન છે જેમાં સરસ્વતીની સાત ધારાઓનો સંગમ થયો છે. તે બધાના નામ આ પ્રમાણે છે: સુપ્રભા, કાંચનાક્ષી, વિશાલાક્ષી, મનોહરી, સુનંદા, સુવેણુ તથા સાતવી વિમલોદકા. તે જ પ્રમાણે ઓસન સતીર્થમાં સ્નાન કરીને મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે. કપાલ મોચનમાં સ્નાન કરીને બ્રહ્મહત્યા કરનાર પણ શુદ્ધ થઈ જાય છે. વિશ્વામિત્ર તીર્થમાં સ્નાન કરનાર માનવ બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી પૃથુદક તીર્થમાં સ્નાન કરનાર પુરુષ ભવબંધનથી મુક્ત થઈ જાય છે અને અવકીર્ણમાં સ્નાન કરનારને બ્રહ્મચર્યનું ફળ પ્રાપ્ત થાય છે. જે મધુસ્ત્રાવમાં જઈને સ્નાન કરે છે તે પાતકોથી મુક્ત થઈ જાય છે. વશિષ્ઠ તીર્થમાં સ્નાન કરવાથી વશિષ્ઠ લોકની પ્રાપ્તિ થાય છે. અરુણ સંગમમાં સ્નાન કરીને ત્રણ રાત્રિ ઉપવાસ કરનાર મનુષ્ય પુનઃ સ્નાન કરીને મોક્ષનો ભાગી થાય છે. મોહિની ત્યાં બીજું સોમતીર્થ છે. તેમાં સ્નાન કરીને ચૈત્ર શુક્લ ષષ્ઠીએ શ્રાદ્ધ કરનાર પુરુષ પોતાના પિતૃનો ઉદ્ધાર કરી દે છે. પંચવટમાં સ્નાન કરીને યોગ મૂર્તિધારી ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરવાથી માનવ દેવતાઓની સાથે આનંદ કરે છે. કુરુક્ષેત્રમાં સ્નાન કરનાર મનુષ્ય સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે. સ્વર્ગદ્વારમાં ડૂબકી મારનાર માનવ સ્વર્ગલોકમાં પૂજાય છે. અનરખ તીર્થમાં સ્નાન કરનાર પુરુષ સર્વ પાપોથી છૂટી જાય છે. દેવી ત્યાર પછી ઉત્તમ કામ્યક વનમાં જવું જોઈએ, જેમાં પ્રવેશ કરતા જ સર્વ પાપોથી છુટકારો મળી જાય છે. પછી આદિત્ય વનમાં જઈને આદિત્યના દર્શનથી જ માનવ મોક્ષનો ભાગી થાય છે. રવિવારે ત્યાં સ્નાન કરીને મનુષ્ય મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી લે છે અને યજ્ઞોપવિતિક તીર્થમાં સ્નાન કરીને તે સ્વધર્મ ફળનો ભાગી થાય છે. ત્યાર પછી શ્રેષ્ઠ માનવ ચતુઃ પ્રવાહ નામક તીર્થમાં સ્નાન કરવું, એનાથી તે સંપૂર્ણ તીર્થોનું ફળ મેળવીને સ્વર્ગલોકમાં દેવતાની જેમ આનંદથી રહે છે. વિહાર તીર્થમાં સ્નાન કરનાર પુરુષને સર્વ પ્રકારના સુખ મળે છે. દુર્ગા તીર્થમાં સ્નાન કરીને માનવ કદી દુર્ગતિમાં પડતો નથી. ત્યાર પછી પિતૃતીર્થ નામક સરસ્વતી કૂપમાં સ્નાન કરીને દેવતા વગેરેનું તર્પણ કરનાર પુરુષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. પ્રાચી સરસ્વતીમાં સ્નાન અને વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને મનુષ્ય દુર્લભ પદાર્થોને પ્રાપ્ત કરી લે છે અને શરીરનો અંત થયા પછી તે સ્વર્ગલોકમાં જાય છે. શુક્રતીર્થમાં સ્નાન કરીને શ્રાદ્ધદાન કરનાર પુરુષ પોતાના પિત્રોની, અહીં પતિરોનો લેખ પણ પિત્રોની, પિત્રોનો ઉદ્ધાર કરી દે છે. વિશેષતઃ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં અષ્ટમી અથવા ચતુર્દશી તિથિએ ત્યાં શ્રાદ્ધ કરવું જોઈએ. બ્રહ્મતીર્થમાં ઉપવાસ કરનાર પુરુષ નિસંદેહ મોક્ષનો ભાગી થાય છે. ત્યાર પછી સ્થાણુતીર્થમાં સ્નાન કરીને સ્થાણુવટના દર્શન કરવાથી કુરુક્ષેત્રની યાત્રા પૂરી થઈ જાય છે. દેવી મેં તમને કુરુક્ષેત્રનું મહાત્મ્ય યથાર્થ રીતે કહી સંભળાવ્યું. કુરુક્ષેત્ર સમાન બીજું કોઈ તીર્થ ન થયું છે, ન થશે. ત્યાં કરેલું ઇષ્ટાપૂર્ત કર્મ, તપ, વિધિપૂર્વક હોમ અને દાન વગેરે બધું અક્ષય થાય છે. મનવાદી તિથિ, યુગાદી તિથિ, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, વ્યતિપાત, સંક્રાંતિ તથા અન્ય પુણ્ય પર્વોના દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન કરનાર પુરુષ અક્ષય ફળનો ભાગી થાય છે. મહાત્મા પુરુષોના કળિયુગ જનિત પાપોનું શોધન કરવા માટે બ્રહ્માજીએ સુખદાયક કુરુક્ષેત્ર તીર્થનું નિર્માણ કર્યું છે. જે મનુષ્ય આ પાપનાશક પુણ્યકથાનું ભક્તિભાવથી કીર્તન કે શ્રવણ કરે છે તે પણ બધા પાપોથી છૂટી જાય છે. જે મનુષ્ય સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં જે વસ્તુ આપે છે તેને તે સદા પ્રત્યેક જન્મમાં પ્રાપ્ત કરે છે. મોહિની વધારે કહેવાથી શું લાભ? મારો નિશ્ચિંત વિચાર સાંભળો. જો કોઈ સંસાર બંધનથી મુક્ત થવા ચાહે તો તેણે કુરુક્ષેત્રનું સેવન કરવું જ જોઈએ. અધ્યાય 157 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.